થાય, ભગવત ભક્તિનો ભાવ વધે, ભગવત સેવામાં આપણી પ્રીતિ વધે, ભગવત સ્મરણની અંદર આપણી રુચિ વધે, આપણા અંદર લૌકિકતા છે એ દૂર થાય, અન્યાશ્રય છૂટે, સમર્પિત આપણું છૂટે, ભગવત સમર્પિતનો આગ્રહ દૃઢ બને, આચાર પ્રણાલી આપણી સુદૃઢ થાય, એવા સંસ્કાર વધે, આવા બધા દૃષ્ટિકોણથી જ્યારે આપણે કોઈનો સંગ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણને આ વાતની સાવધાની રાખવાની છે. એટલે શ્રી ગોસાઈજીએ એક વખત આપ બિરાજી નથી રહ્યા જ્યારે ગોકુલમાં, ત્યારે પત્ર લખ્યો છે ગિરધરજી વગેરેને, એમાં આપ લખે છે કે બહિર્મુખોથી આપણે દૂર રહેવું, એનાથી બચવું એમના સંગથી, એ તો દરેક દૃષ્ટિથી અભિનંદનીય છે. પરંતુ અત્યારે આપણે જે સમયમાં રહી રહ્યા છીએ ત્યારે યવનો જ આપણા દેશ ઉપર શાસન કરી રહ્યા છે, અને એ યવન અધિકારીઓ એમના રાજ્ય કાર્ય માટે આપણા દ્વાર ઉપર આવી શકે છે ગમે ત્યારે. તેવી સ્થિતિમાં યદિ આપણે એમનો સત્કાર નહીં કરીએ તો આપણે આપણા ઘરમાં જે ભગવત સેવા કરી રહ્યા છીએ એ પણ નહીં કરી શકીએ, કેમ કે એ લોકો આપણે અટૂત કરી દેશે, દેશ નિકાલ કરી દેશે. એટલે આવી જાતના જ્યારે કોઈ યવન અધિકારીઓ આપણા દ્વાર ઉપર આવે ત્યારે લૌકિક ચાતુરીથી એમનું સમાધાન કરવું, પ્રભુ આપણી રક્ષા બધી રીતથી કરશે. આવો પત્ર શ્રી ગોસાઈજી એમના ગિરધરજી વગેરેને લખ્યો છે. તો આ જુઓ સ્થિતિ કેવી છે, કે કોઈ પણ રીતથી ટકી રહેવું એ આશય છે. અહીંયા જે દુસંગ છે એ દુસંગ કે વિમુખ વ્યક્તિ છે એનાથી તિરસ્કૃત થવાથી, એને હળદૂત કરવાથી જો આપણો સ્વધર્મ છે એ જોખમમાં મુકાતો હોય તો વ્યવહાર પૂરતું જે કામ છે એને કરાવી લો, એનાથી પણ આપણે આપણા સ્વધર્મની રક્ષા કરી શકીએ છીએ. અને સંસ્કૃતમાં તુષ્યતુ દુર્જન ન્યાય કહે છે. તુષ્યતુ દુર્જન એટલે શું, કે તમને એનાથી સંતોષ થતો હોય તો તમે રાજી, બસ એમ એને કોઈ રીતથી એનું સમાધાન કરી અને આપણે આપણા જે અંતરંગ ધર્મ છે એને આપણે નિભાવી શકીએ, એની સુરક્ષા કરી શકીએ, એવો ત્યાં આશય છે. એટલે આસુરી જીવ છે એના સંગથી બચવાનો તાત્પર્ય એ છે કે એના વિચારો આપણામાં પ્રવેશી ન જાય, એ જાતનો સંગ નહીં કરવો. બાકી વ્યવહારની અંદર, દુકાનની અંદર કોઈ આવે આસુરી જીવ અને તમારો માલ લેવા માટે આવે તો એમ થોડા આપણે કહી શકીએ કે અમે દૈવી જીવને જ માલ વેચશું, પુષ્ટિજીવને નહીં આપીએ, આવી જાતનું તો ન કરી શકે. એના માટે આપણે કંઈક વિવેક રાખવો પડશે. એમ હવે જુઓ કે એ જે પ્રવાહી કે આસુરી જીવ છે એના સ્વરૂપનું વર્ણન તો ભગવદ્ ગીતાની અંદર ભગવાને કર્યું છે. એમાં આવેશી અને સહજ આસુરી એવા બે પ્રકારો છે. એક આસુરી જીવ એવો છે કે જે જન્મ્યો છે તે કરીને મરે સુધી એ પોતાના સ્વરૂપને નહીં છોડે, આ સહજ આસુરી છે. અને એક આસુરી પોતે નથી, એટલે ભગવાને એનું આસુરી જીવ તરીકે વર્ણ કર્યું છે ને એમ નહીં, પરંતુ આસુરી જીવના સંગવશ એમાં આસુર આવેશ આવી રહ્યો છે. જેમ કૃષ્ણદાસ અધિકારીએ એ પદમાં જે ગાયું છે કે મેં જ્યારે શ્રી ગોસાઈજીનો તિરસ્કાર કર્યો ત્યારે હું અસુર બની ગયો હતો. અસુર બની ગયો હતો એનો અર્થ શું, કે મારામાં આસુર આવેશ આવી ગયો હતો, હું રાક્ષસ બની ગયો હતો. પણ કૃપાથી પ્રભુની, શ્રી ગોસાઈજીની ઉદારતાથી એ આસુર આવેશ મારામાંથી હવે નિવૃત્ત થયો, તે મેં હું ફરીથી પાછો સુર થયો. સુરતે અસુર ભય, અસુરતે સુરત. તો આ કઈ સ્થિતિની વાત છે, એ આસુરી પ્રવાહી જીવ નથી જે ભગવાન કહી રહ્યા છે ગીતામાં, પણ એના આવેશ એની અંદર આવી ગયા છે. જેમ આપણે કોઈ વસ્તુ જલ છે, એ જલ પોતાના સ્વભાવથી શીતલ છે, પણ જ્યારે એને અગ્નિ ઉપર આપણે મૂકીએ છીએ ત્યારે અગ્નિની ઉષ્ણતા છે એ એની અંદર સંક્રાંત થઈને એને ગરમ કરે છે. હવે જેટલી ગરમી એને આપણે આપી છે એ ગરમી હંમેશા નહીં રહે, એક વખત ગરમ કરી દીધું એટલે એ પાછા પોતાના મૂળ સ્વભાવને પ્રાપ્ત કરશે. એટલે જ્યારે મહેમાન આવે અને થોડી વાર ટેબલ ઉપર ચાય મૂકી હોય અને પછી વાતમાં રહી જાય અને પછી મોઢામાં લગાવે તો ઠરી ગઈ, એ તો ઠરી જ જાય ને. એ તો ચાય કંઈ પોતે સ્વભાવથી ગરમ થોડી વસ્તુ છે. જો તમને એવો જ ગરમીનો આગ્રહ હોય તો કોલસો મૂકી દો, ત્યાં સાક્ષાત ગરમ રહેશે, એના અંદર ઠરે નહીં. અગ્નિ છે રહેશે ત્યાં. એમ આસુર આવેશ છે એ આવેશ જ્યારે એમાંથી નીકળી જાય છે ત્યારે ફરીથી પોતાના મૂળ સ્વભાવ ઉપર આવી જાય છે. અત્યારે આપણે જેટલા પણ જય વિજય વગેરે શાપના દ્રષ્ટાંત જોયા, વૃત્રાસુર વગેરેના દ્રષ્ટાંત જોયા, આ બધા આસુર આવેશના છે. જય વિજયને ત્રણ જન્મ પર્યંત એ આવેશ રહ્યો છે, તો ત્રણ જન્મ સુધી એ લોકો અસુર દેહથી જન્મતા રહ્યા અને જ્યારે એ આવેશથી મુક્ત થયા ત્યારે ફરી પાછા પોતાના દ્વારપાલના રૂપમાં ભગવાનના એમની સ્થિતિ થઈ ગઈ. તો આવેશ હોવો એ અલગ કથા છે, આવેશનું ફલ ભિન્ન છે. આસુરાવેશ જેને છે એ જ્યાં સુધી આવેશ છે ત્યાં સુધી એને આસુરી ફલ કદાચ ભોગવવાનું થાય, પરંતુ આવેશ નિવૃત્ત થતાં એ સ્વયં શુદ્ધ થઈ જાય અને પછી જે માર્ગમાં એનો અંગીકાર છે તે અનુસાર એને એનું ફલ પ્રાપ્ત થશે. પણ જે આસુરાવેશી નથી, સ્વભાવથી જ અસુર છે, એને તો ભગવાન એ જ ફલ આપશે જે પ્રવાહી જીવ માટે નિયત થયેલું છે. એટલે એ આ ભૂતલમાં જ્યાં સુધી ભગવાને આ સૃષ્ટિ રાખી છે ત્યાં સુધી એ જન્મ મરણ પ્રાપ્ત કરતો રહેશે. પરંતુ અહીંયા એક શ્રી મહાપ્રભુજીએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે કે ઘણી વખતે એવું જોવા મળે છે કે અસુર જે પરંપરા છે એની અંદર બહુ દૈવી અને ભક્તના લક્ષણો હોય એવી જાતના જીવાત્માઓ પ્રકટ થતા હોય છે, એવા ધર્મિષ્ઠ પરિવાર બહુ ભક્તિભાવવાળા પરિવાર છે એની અંદર પાપાત્માઓ અત્યંત રાક્ષસ જેવા લોકો છે એમનો જન્મ થતો હોય છે, આવું શા માટે થઈ જાય છે? જો ભગવાન કોઈ વ્યક્તિને દૈવી તરીકે વરણ છે તો એમને દૈવી કુલ જ શા માટે નથી આપતા? કોઈનું આસુરી રૂપમાં વરણ છે તો ભગવાન એને આસુરી કુલમાં જન્મ શા માટે નથી આપતા? આ જાતનું એને શા માટે ભેળસેળ થઈ જાય છે? જેમ આપણે ત્યાં દામોદરદાસજી સંભલવારાની કથામાં આવે છે કે એમના પત્નીએ અન્યાશ્રય કર્યો, જ્યોતિષ પાસે એમણે પોતાને શું સંતાન થશે એ મહાપ્રભુજીના આશીર્વાદ હોવા છતાં પણ પૂછાવ્યું, ત્યારે પ્રભુએ એને અપરાધ ગણ્યો અને શ્રી મહાપ્રભુજી કહ્યું કે આ અપરાધથી તારો સંતાન આસુરી થશે. અને એ જ હકીકત થઈ એ કથામાં. આગળ તમે જોજો તમને ખ્યાલ આવશે કે જ્યારે દામોદરદાસજીનો ગોલોકવાસ થયો ત્યારે એમના પત્ની છે એમને ભય થયો કે હવે મારા પ્રભુ અને પ્રભુની જે સંપત્તિ છે એના ઉપર આ આસુરી મારો પુત્ર છે એ કુદૃષ્ટિ કરશે, એનો આસુરી ઉપયોગ કરશે. એટલે એમના બીકના મારા એ દામોદરદાસજીની અંતિમ ક્રિયા માટે આવે એના પહેલાં જ પ્રભુને અને પ્રભુની બધી સંપત્તિ છે એને શ્રી મહાપ્રભુજીને ત્યાં મોકલી આપી. તો દૈવી કુલની અંદર વૈષ્ણવ કુલમાં આસુરીનો જન્મ અને હિરણ્યકશિપુ વગેરે જે અસુરો હતા એમના કુલની અંદર પ્રહલાદ જેવાનો જન્મ, એ કુલ તો બહુ પ્રસિદ્ધ રહ્યો છે. બલિરાજા, વિરોચન, પ્રહલાદજી આ બધા એ અસુર કુલની અંદર નિરંતર વૈષ્ણવ સંતાનો પૈદા થતા રહ્યા છે. આવું શા માટે થાય છે એનો ખુલાસો શ્રી મહાપ્રભુજી કરે છે કે આ તો મનુષ્યના કર્મની વ્યવસ્થા છે. જે કર્મના દંડ શરીરને ભોગવવાના છે એ ભોગને ભોગવવા માટે આ જાતની વ્યવસ્થા મેં પ્રભુએ કરેલી છે. એટલે કોઈક વખતે એવી જાતનો અપરાધ થાય તો એ અપરાધના દંડ ભોગવવા માટે હીન યોનિની અંદર એ દૈવી જીવનો પણ જન્મ થઈ શકે છે. અને આસુરી યોનિમાં હોવા છતાં પણ સંઘવશ અથવા ગમે તે બીજા કોઈ કારણથી કોઈ આસુરી જીવ દ્વારા એવા સત્કર્મ થઈ જાય તો એ સત્કર્મને ભોગવવા માટે, એના સત્ફલને ભોગવવા માટે એનો જન્મ દૈવી કુલની અંદર, સત્કુલની અંદર પણ થઈ જાય છે. આ જ પ્રશ્ન અર્જુને ભગવદ્ ગીતામાં ભગવાનને કર્યો હતો કે યોગ ભ્રષ્ટની શું ગતિ થાય છે? જે ભગવત કોઈ યોગની સાધનાની અંદર તત્પર થઈ જાય અને એની એ સાધના અધૂરી છૂટી જાય એ અથવા એના અંદર એ વિચલિત થઈ જાય તો એ યોગ ભ્રષ્ટની શું ગતિ થાય એમ અર્જુને ભગવાનને પ્રશ્ન કર્યો અને ભગવાને એનું એ સમાધાન આપ્યું કે એ જે યોગ ભ્રષ્ટ છે એ જે કરેલો કર્મ છે, સત્કર્મ છે, એનો નાશ નથી, એ સંચિત થાય છે. અને એ સંચિત થતાં એ યોગ ભ્રષ્ટ છે એ ભવિષ્યમાં બીજા કોઈ સત્કુલને પ્રાપ્ત કરીને, પુણ્યશાળી એવા શ્રેષ્ઠ કુલને પ્રાપ્ત કરીને એની અટકેલી યોગ સાધના છે ત્યાંથી પાછો આરંભ કરી દે છે, એમ કરતાં કરતાં ટુકડે ટુકડે એની સાધના પૂર્ણ થાય છે. એમ જે ભક્ત છે એનાથી કોઈ અપરાધ થયો તો એ અપરાધના દંડ ભોગવવા માટે એને હીન યોનિમાં જન્મ થશે, એનો એ ભોગવવું પડશે. એ અપરાધ નિવૃત્ત થઈ જશે એટલે ફરીથી પાછો એ જ્યાંથી અટક્યો છે ત્યાંથી એની યાત્રા આરંભ કરી દેશે. એવી રીતે આસુરી જીવ છે, એનાથી પણ કોઈ સત્કર્મ થઈ ગયા ભૂલથી, તો એ આસુરી જીવ છે એને એ સત્કર્મના ફલના રૂપમાં સત્કુલ પ્રાપ્ત થઈ જશે અને ત્યાં એ સત્ફલ ભોગવીને અને ફરી પાછો પોતાના મૂળ સ્વભાવના અંદર આવીને અને ફરી પાછો ઊંધા સીધા કામ કરતો થઈ શકે છે. આપણે ત્યાં એવા લોકોની અંદર બનાવ બનતા હોય ત્યારે કે કોઈ એવા પરિવારની અંદર બાળકનો જન્મ થાય અને અમુક અલ્પ અવસ્થામાં જ એનો અવસાન થઈ જાય તો આપણે એમ કહીએ કે એના અંજળ હશે, સત્કુલની અંદર જન્મ થાય એનો તો એમ કહીએ કે આના એવા કોઈ પુણ્ય હશે કે જે પુણ્યથી એને આ કુલ પ્રાપ્ત થયું અને એ પુણ્ય સમાપ્ત થયા એટલે એની એ યાત્રા ત્યાંથી પૂર્ણ થઈ ગઈ એમ કહીને આપણે કહીએ છીએ. એક્ઝેક્ટલી એ જ વાત છે. આ પણ અહીંયા પણ શ્રી મહાપ્રભુજી એ જ કહી રહ્યા છે કે દૈવી કુલની અંદર આસુરી જીવ ન આવી શકે કે આસુરી કુલમાં દૈવી જીવ ન આવી શકે એવો કોઈ નિયમ નથી. આ વાતને બીજી બે દ્રષ્ટિથી સમજવાની જરૂર છે. આનો બહુ વ્યાપક આના ઇમ્પ્લિકેશન્સ છે કે કોઈ કુલ છે એ કોઈ માર્ગ કે સત્ફલની ગેરંટી નથી. વૈષ્ણવ કુલ છે એ વૈષ્ણવ ફલ પ્રાપ્ત કરાવવાની કોઈ ગેરંટી નથી. મર્યાદા કુલ છે એ કોઈ મર્યાદા ફલને પ્રાપ્ત કરાવવાની ગેરંટી નથી. એટલે એ કુલમાં કોઈ પેદા થયો એટલે એ શુદ્ધ જ છે, અથવા આસુરી કુલમાં પેદા થયો તો એ અશુદ્ધ જ છે, આ જાતની કોઈ પણ ગ્રંથિઓને આપણે મનમાં બાંધવી નહીં જોઈએ. કેમ કે આ ગ્રંથિના વિરોધી દૃષ્ટાંતો ઉપલબ્ધ છે. અસુરના કુલમાં ભક્તનો જન્મ, ભક્તના કુલમાં રાક્ષસોનો જન્મ, આ બધી જગ્યાએ બનેલું છે, રેકોર્ડેડ છે. એમ આજની તારીખમાં પણ વૈષ્ણવ કુલ છે તો આપણે આપણા સંતાનને પુષ્ટિમાર્ગી જ માનવા જોઈએ એવો કોઈ સિદ્ધાંત નથી. એને બ્રહ્મ સંબંધ અપાવવો જ જોઈએ એવો કોઈ નિયમ નથી. એને અષ્ટાક્ષર દીક્ષા અપાવવી જ જોઈએ એવો કોઈ નિયમ નથી. દીક્ષા કોને અપાવવી અને કોને ન અપાવવી એના નિયમો, એના ધારાધોરણો અલગ છે. એના ધારાધોરણો શ્રી મહાપ્રભુજીએ સ્પષ્ટ કર્યા છે કે પ્રભુની કૃપા કોના ઉપર છે અને પ્રભુની કોના ઉપર કૃપા નથી, આનો નિર્ણય કરીને ગુરુએ પુષ્ટિ માર્ગીય દીક્ષા આપવી જોઈએ. વૈષ્ણવનો દીકરો છે એટલે એને વૈષ્ણવ દીક્ષા આપવી એવો કોઈ નિયમ પુષ્ટિ માર્ગનો નથી. એ નિયમને અનુસરીને જો દીક્ષા લેવા આપવામાં આવતી હોય તો શ્રી મહાપ્રભુજી સાથે છેતરપિંડી છે. શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ કહે છે કે ભગવાનની કૃપા કોના ઉપર છે કોના ઉપર નથી એ કેમ નક્કી થશે, એને કોણ કેમ જાણી શકે. એનો ઉપાય શ્રી મહાપ્રભુજી બતાવ્યો છે કે કોણ વ્યક્તિને શું ભાવે છે અને એ શું જમશે એનો નિર્ણય તમે કેમ કરો છો. મહેમાન કોઈ આવે જેને તમે ઓળખતા નથી એને તમે શું બનાવવું એ પૂછો છો, તમને શું ભાવશે. એ જ્યારે એમ કહે છે કે મને આ ગમશે અને તમે બનાવો છો અને એને પીરસો છો. એક્ઝેક્ટલી આ જ પ્રક્રિયા છે પુષ્ટિ માર્ગની દીક્ષાના વિષયમાં છે. જે દીક્ષા લેવા માટે આવે છે એને માટે એની ફરજ છે, એના માટે નિયમ છે કે પૂછે કે શું તું પુષ્ટિ માર્ગને અનુસરી શકીશ, શું તું પુષ્ટિ માર્ગમાં જે પ્રતિબંધિત છે એનો ત્યાગ કરી શકીશ, શું તું અન્યાશ્રય છોડી શકીશ, શું તું કૃષ્ણમાં અનન્ય ભક્તિવાળો બનવાની તારી રુચિ છે. જો એની અંદર સંમતિ આપી રહ્યો છે, એમાં પોતાની રુચિ બતાવી રહ્યો છે, શ્રી મહાપ્રભુજી પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી રહ્યો છે કે શ્રી મહાપ્રભુજીનું જે વચન છે એ જ મારા માટે મારું માર્ગ છે, એ જ મારા માટે પ્રકાશ છે, બાકી અંધકાર છે, તે વખતે એને અષ્ટાક્ષર દીક્ષા આપી શકાય છે. કૃષ્ણ પ્રત્યે અનન્ય નિષ્ઠા, શ્રી મહાપ્રભુજીની અંદર પોતાની ગુરુબુદ્ધિ અને શ્રી પુષ્ટિ માર્ગના સિદ્ધાંતના વિપરીત જે જીવન પ્રણાલી હોય એનો પરિત્યાગ, આટલું ઓછામાં ઓછું લક્ષણ હોવા જોઈએ અષ્ટાક્ષર દીક્ષા લેવા માટે. જો એ છે તો એને દીક્ષા આપી શકાય છે. અને આ લક્ષણો ન હોવા છતાં પણ જો કોઈ ગુરુ કોઈને અષ્ટાક્ષર દીક્ષા આપે છે તો શ્રી ગુસાઈજી કહે છે કે એને ભગવત નામ વેચ્યાનો પાપ લાગશે. કેમ કે એણે માર્ગ નિષ્ઠા કે વ્યક્તિના કલ્યાણની દ્રષ્ટિથી એ દીક્ષા નથી આપી, પોતાના ચેલા વધારવા માટે એણે દીક્ષા આપી છે. એ એ અપરાધનો અપરાધી છે અને એ અપરાધના દંડ એ ગુરુએ ભોગવવા પડશે. જેમ કોઈ ચોકીદાર છે, નાલાયકને ઘરની અંદર પ્રવેશ આપે, ચોર ડાકુ લૂંટેરા લફંગાને એ ઘરની અંદર પ્રવેશ આપે તો એ ચોકીદાર ત્યાંથી પદભ્રષ્ટ થવાને લાયક ગણાય છે, એમ જે ગુરુ પુષ્ટિમાર્ગના માટે જે લાયક નથી એવા શિષ્યોને પુષ્ટિમાર્ગમાં દીક્ષા આપે છે એ ગુરુપદને લાયક નથી. બ્રહ્મ સંબંધ દીક્ષા શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિમાં એને જ આપી શકાય છે કે જે પોતાના ઘરમાં ભગવત સ્વરૂપને પધરાવીને અસમર્પિત ત્યાગપૂર્વક સર્વસ્વનું સમર્પણનું જીવન પ્રભુની ભક્તિમય રીતે જીવા ઈચ્છે છે અને બીજે દિવસથી એનો અમલ કરવા માંગે છે એવી વ્યક્તિ જ બ્રહ્મ સંબંધ દીક્ષા લઈ શકે છે. આ સિવાય બ્રહ્મ સંબંધ દીક્ષા ટકેશેર ભાજી ટકેશેર ખાજા નથી આપી શકાતી, કારણ કે બ્રહ્મ સંબંધ દીક્ષામાં એ પ્રતિજ્ઞા જોડાયેલી છે કે હું આજ પછી અસમર્પિત જીવન નહીં જીવું. અને જ્યારે ગુરુ એ જાણી રહ્યો છે કે આ નાલાયક છે, એ કુલ પરંપરા લોક પરંપરા કે સમાજની દ્રષ્ટિથી માત્ર કંઠી ગળામાં નાખવા પૂરતો જ ઉપસ્થિત થયો છે, એ કોઈ પણ દ્રષ્ટિથી બ્રહ્મ સંબંધને લાયક નથી, તે છતાં પણ જો એને બ્રહ્મ સંબંધ દીક્ષા આપી રહ્યો છે તો ગુરુને પણ આચાર્ય દ્રોહનું, સંપ્રદાય દ્રોહનું, ભગવત દ્રોહનું અપરાધ લાગે છે. તમે જુઓ છો આતંકવાદી ઘટનાઓ શા માટે ઘટે છે, જે સુરક્ષા માટે નિયુક્ત છે એ લોકો પોતાની જવાબદારીમાં વિફળ થઈ રહ્યા છે, એના કારણે આ બધી દુર્ઘટનાઓ થઈ રહી છે. જે લોકો દેશના રક્ષક છે એવું પોતાનું સ્વરૂપ માની રહ્યા છે એ લોકો એ રક્ષા કરવા માટે કાબેલિયત નથી ધરાવી રહ્યા, એના કારણે આ ઘટના બની રહી છે. પુષ્ટિમાર્ગની અંદર પણ પુષ્ટિમાર્ગના વિરુદ્ધ પ્રણાલીઓ એટલા માટે ચાલી રહી છે કે જે આ માર્ગના રક્ષક છે એ લોકો તેના ભક્ષક બની રહ્યા છે. એ લોકો માર્ગના કરતા પોતાની પ્રતિષ્ઠા, પોતાની સંપત્તિ, પોતાના ચેલાઓની સંખ્યા વધારવાને મહત્વ આપી રહ્યા છે, વ્યક્તિ પૂજા પેદા થઈ છે, આ એ કારણ છે. એટલે શ્રી મહાપ્રભુજી એ વાતને સ્પષ્ટ કહે છે કે વૈષ્ણવ કુલમાં છે એટલે એ પુષ્ટિમાર્ગી છે એ માન્યતાને છોડો, એના કરતાં જરૂરી એ છે કે એના અંદર વૈષ્ણવતાના સંસ્કાર આપવામાં આવે અને એના મોઢામાંથી એ શબ્દ નીકળે કે હું, મને આ દીક્ષા ક્યારે મળશે, હું ક્યારે કૃતાર્થ થઈશ, મને આ ગળામાં કંઠી આવશે ત્યારે, એમ એ વ્યક્તિ સામે ચાલીને એને કરગરે ત્યારે એ દીક્ષા આપો તો એ દીક્ષાનું કોઈ મહત્વ છે, નહીં તો એ દીક્ષા કોઈ અર્થ નથી ધરાવતી. એટલે સોપિતૈસ્તત કુલે જાતા કર્મણા જાયતે યતઃ, એમ વૈષ્ણવ કુલની અંદર કોઈ આસુરી જીવ સત્કર્મથી જન્મ ગ્રહણ કરી શકે છે, પણ એ યદિ રુચિમાન નથી ભગવાન માર્ગની અંદર તો એને દીક્ષા નહીં આપવી જોઈએ. તે જ રીતે કોઈ આસુરી કુલની અંદર કોઈ અત્યંત એવા વિરોધી વાતાવરણવાળું હોય, વિપરીત વિચારવાળો હોય, અનાચારી કુલ હોય, એની અંદર પણ કોઈ સદવિચારવાળો ભગવત માર્ગમાં રુચિ રાખનારો કોઈ વ્યક્તિ પેદા થઈ શકે છે, તો એ વ્યક્તિના કુલને જોઈને એની ઉપેક્ષા નહીં કરી દેવી જોઈએ, એને પોષણ એની રુચિ અનુસાર પ્રાપ્ત થવું જોઈએ, એમ શ્રી મહાપ્રભુજીનો અહીંયા આશય છે. એટલે એના સંબંધમાં અહીંયા કેટલાક દૃષ્ટાંતો છે.